श्री पद्म पुराण पातालखंड अध्याय 40 मंत्र चिंतामणि नो उपदेश तथा तेना ध्यान वगैरह नो वर्णन सुत जी कहे छे। महर्षियों एक समय नी वात छे, देवाधिदेव जगतगुरु भगवान सदाशिव यमुना जी ना तट पर बैठा था। ते समय नारद जी ए तेमना चरणों में प्रणाम करीने कह्यु, देव देव महादेव, तमे सर्वज्ञ जगदीश्वर भगवत धर्मना तत्व ने जाणनारा तथा श्री कृष्ण मंत्रनु ज्ञान धरावनारामां सर्वश्रेष्ठ छो। देवेश्वर, जो हूँ सांभळवानो अधिकारी होव तो कृपा करीने मने ते मंत्र जणावो जे एक वारना ज उच्चारण थी मनुष्य ने उत्तम फल प्रदान करे छे। शिवजी बोलिया, महाभाग, तमे आ बहु उत्तम प्रश्न कर्यो छे। तमे संपूर्ण जगतना हितेशी होवाथी आवो प्रश्न केम न पूछो। हूँ तमने मंत्र चिंतामणि नो उपदेश आपी रह्यो छु, जो के ते अत्यंत गोपनीय छे, तो पण हूँ तमने ते कहीश। कृष्णना बे मंत्र अति उत्तम छे, ते बन्ने तमने बताओ छु। मंत्र चिंतामणि, युगल, द्वय अने पंचपदी आ ते बन्ने मंत्रोना पर्याय वाची नाम छे। तेमा पहला मंत्रनु प्रथम पद छे गोपीजन, बीजु पद छे वल्लभ अने त्रीजु पद छे चरणान, चौथु पद छे शरणम तथा पंचम पद छे प्रपद्ये। आ प्रमाणे आ गोपीजन वल्लभ चरणान शरणम प्रपद्ये मंत्र पादम पदोनो छे। आनु नाम मंत्र चिंतामणि छे। आ महामंत्र में 16 अक्षर छे। बीजा मंत्र नु स्वरूप आ प्रमाणे छे, नमो गोपीजन। आटलू कहीने पुनः वल्लभा भ्याम नु उच्चारण करवू जोईए। तात्पर्य ए छे के नमो गोपीजन वल्लभा भ्याम ना रूपे आ बे पदोनो मंत्र छे, जे 10 अक्षरोनो बतावेलो छे। जे मनुष्य श्रद्धा के अश्रद्धा थी एक वार पण आ पंचपदी नो जप करी ले छे, तेने श्रीकृष्णना प्रिय भक्तों नु सानिध्य अवश्य प्राप्त थाय छे, एमा जरा पण संशय नथी। आ मंत्र ने सिद्ध करवा माटे न तो पुरुष चरण नी जरूर छे, न न्यास विधि नो, न न्यास विधान नो क्रम पण अपेक्षित छे। देश काल नो पण कोई नियम नथी। शत्रु अने मित्र वगैरे ने शुद्ध करवानी पण जरूर नथी। मनीश्वर, ब्राह्मण थी लईने चांडाळ सुधी बधा मनुष्य आ मंत्रना अधिकारी छे। स्त्रीओ, शूद्र वगैरे, जड़, मुक, अंध, पंगु, हूण, किरात, पुलिंद, पुलकस, आभीर, यवन, कंक अने खस वगैरे पाप योनिना दंभी, अहंकारी, पापी, चुगलीखोर, गोघाती, ब्रह्महत्यारा, महापातकी, उपपातकी, ज्ञान वैराग्यहीन, श्रवण वगैरे साधनोथी रहित तथा बीजा जेटला पण निकृष्ट श्रेणीना लोको छे, ते बधानो आ मंत्रमां अधिकार छे। मुनिश्रेष्ठ, जो सर्वेश्वर भगवान श्रीकृष्णमां तेमनी भक्ति छे तो ते बधा ज अधिकारी छे, अन्यथा नहीं। तेथी भगवानमां भक्ति न राखनारा कृतज्ञ, मानी, श्रद्धाहीन अने नास्तिकना मंत्रनो उपदेश न आपवो जोईए। जे सांभळवा इच्छतो न होय अथवा जेना हृदयमां गुरु प्रत्ये सेवानो भाव न होय तेने पण आ मंत्र आपवो नहीं। जे श्रीकृष्णनो अनन्य भक्त होय, जेनामां दंभ अने लोभनो अभाव होय तथा जे काम अने क्रोधीथी संपूर्ण मुक्त होय तेने यत्नपूर्वक आ मंत्रनो उपदेश आपवो जोईए। आ मंत्रनो ऋषि हूँ ज छुं। बल्लवी वल्लभ श्रीकृष्ण आ मंत्रना देवता छे तथा प्रिया सहित भगवान गोविंदना दास्य भावनी प्राप्ति माटे आनो विनियोग करवामां आवे छे। आ मंत्र एक वारना उच्चारण थी कृतकृत्यना प्रदान करवा वालो छे। द्विज श्रेष्ठ, हवे हूँ आ मंत्रनु ध्यान बताऊ छु। वृंदावननी अंदर कल्पवृक्षना मूल भागमां रत्नमय सिंहासननी उपर भगवान श्रीकृष्ण पोतानी प्रिया श्री राधिकाजीनी साथे बिराजमान छे। श्री राधिकाजी तेमना वाम भागमां बैठा छे। भगवाननो श्री विग्रह मेघ जेवो श्याम छे। તેમના ઉપર પિતાંબર શોભી રહ્યું છે। તેમને બે ભુજાઓ છે, કંઠમાં વનમાળા છે, મસ્તક પર મોરપંખનો મુગુટ શોભી રહ્યો છે, મુખમંડળ કરોડો ચંદ્રમાઓની જેમ કાંતિમાન છે, તેઓ પોતાના ચંચળ નેત્રોને આમ તેમ નચાવી રહ્યા છે, તેમના કાન પર કનેરના પુષ્પના આભૂષણ શોભે છે, લલાટમાં બંને બાજુ ચંદન તથા વચ્ચે કુમકુમ બિંદુથી તિલક કરેલું છે, જે મંડલાકાર લાગે છે। બંને કુંડળોના પ્રભાથી તેઓ પ્રાતઃકાળના સૂર્ય સમાન તેજસ્વી દેખાઈ રહ્યા છે। તેમના કપોલ એટલે ગાલ દર્પણ જેવા સ્વચ્છ છે, જે પસીનાના નાના નાના બૂંદોના કારણે બહુ આકર્ષક દેખાય છે। તેમના નેત્ર પ્રિયાના મુખ પર લાગેલા છે, તેમણે લીલાવશ પોતાની ભ્રુકુટીઓ ઊંચી કરી રાખી છે, ઊંચી નાસિકાના અગ્રભાગ પર મોતીની નક વેસર શોભી રહી છે, પાકેલા ટીંડોળા જેવા લાલ હોઠ દાંતોનો પ્રકાશ પડવાથી વધારે સુંદર દેખાય છે। કેયુર એટલે બાજુબંધ સારા સારા રત્નો તથા વીંટીઓથી ભુજાઓ અને હાથોની શોભા બહુ વધી ગઈ છે। તેમણે ડાબા હાથમાં મુરલી તથા જમણા હાથમાં કમળ રાખેલું છે। કંદોરાની પ્રભાથી શરીરનો મધ્ય ભાગ જગમગી રહ્યો છે, નુપુરોથી ચરણ શોભી રહ્યા છે। ભગવાન ક્રીડારસના આવેશથી ચંચળ લાગે છે, તેમના નેત્ર પણ ચંચળ થઈ રહ્યા છે। તેઓ પોતાની પ્રિયાને વારંવાર હસાવતા રહીને પોતે પણ તેમને સાથે હસી રહ્યા છે। આ પ્રમાણે શ્રી રાધાની સાથે શ્રી કૃષ્ણનું ચિંતન કરવું જોઈએ, ત્યાર પછી શ્રી રાધાની સખીઓનું ધ્યાન કરવું। તેમની અવસ્થા અને ગુણ શ્રી રાધાજી સમાન જ છે। તેઓ ચામર અને પંખા વગેરે લઈને પોતાની સ્વામિનીની સેવામાં લાગેલી છે। નારદજી, શ્રી કૃષ્ણ પ્રિયા રાધા પોતાની ચૈતન્ય વગેરે અતરંગ વિભૂતિઓથી આ પ્રપંચનું ગોપન સંરક્ષણ કરે છે, તેથી તેમને ગોપી કહે છે। તેઓ શ્રીકૃષ્ણની આરાધનામાં તન્મય હોવાના કારણે રાધિકા કહેવાય છે। શ્રીકૃષ્ણમય હોવાથી જ તેઓ પરા દેવતા છે, પૂર્ણતઃ લક્ષ્મી સ્વરૂપા છે। શ્રીકૃષ્ણના આહલાદનું મૂર્તિમાન સ્વરૂપ હોવાના કારણે મનીષી લોકો તેમને હ્લાદિની શક્તિ કહે છે। શ્રી રાધા સાક્ષાત મહાલક્ષ્મી છે અને ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત નારાયણ છે, મુનિશ્રેષ્ઠ। એમના બંનેમાં લગીરે ભેદ નથી। શ્રી રાધા દુર્ગા છે તો શ્રી કૃષ્ણ રુદ્ર, તેઓ સાવિત્રી છે તો આ સાક્ષાત બ્રહ્મા છે, વધારે શું કહેવું। તે બંનેના વિના કોઈ પણ વસ્તુની સત્તા નથી। જળ ચેતનમય સંપૂર્ણ સંસાર શ્રી રાધા કૃષ્ણનું સ્વરૂપ છે। આ પ્રમાણે સર્વને તે બંનેની વિભૂતિ સમજો। હું નામ લઈ લઈને ગણવા માંડું તો 100 કરોડ વર્ષોમાં પણ તે વિભૂતિનું વર્ણન કરી શકાય એમ નથી। દેવી કૃષ્ણમયી પ્રોક્તા રાધિકા પરદેવતા સર્વલક્ષ્મી સ્વરૂપા સા કૃષ્ણારદા કૃષ્ણ હ્રલાદ સ્વરૂપિણી તતઃ સા પ્રોચ્યતે વિપ્ર હ્રલાદિનીતિ મનીષીભિઃ તત્કાલ અકોટી કોટયમ સા દુર્ગાદ સ્ત્રી ગુણાત્મિકાઃ સા તુ સાક્ષાન મહાલક્ષ્મી કૃષ્ણો નારાયણઃ પ્રભુઃ નેતર્યો વિર્ધતે ભેદઃ સ્વલ્પો અપિ મુનિસત્તમ ઇયમ દુર્ગા હરિરુદ્રઃ કૃષ્ણઃ શક્ર ઇયમ સચિ સાવિત્રીયમ હરિબ્રહ્મા ધુમણર્ષો યમો હરિઃ બહુના કિં મુનિશ્રેષ્ઠ વિના તાભ્યાં ન કિંચન ચિદચિલ્લક્ષણમ સર્વમ રાધ કૃષ્ણમયમ જગત इत्थम सर्वं तयोरेव विभूतिं विद्धि विद्धि नारद न शक्यते मया वक्तुं वर्ष कोटि शतेरपि 81 अध्याय 57 થી 58 શ્લોક સંખ્યા। ત્રણે લોકમાં પૃથ્વી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે, તેમાં પણ જંબુદ્વીપ બધા દ્વીપોમાં શ્રેષ્ઠ છે। જંબુદ્વીપમાં પણ ભારતવર્ષ અને ભારતવર્ષમાં પણ મથુરાપુરી શ્રેષ્ઠ છે। મથુરામાં પણ વૃંદાવન, વૃંદાવનમાં પણ ગોપીઓનો સમુદાય, તે સમુદાયમાં પણ શ્રી રાધાની સખીઓ તથા તેમાં પણ સ્વયં શ્રી રાધિકા સર્વશ્રેષ્ઠ છે। શ્રી કૃષ્ણના અત્યાધિક બહુ જ નિકટ હોવાના કારણે શ્રી રાધાજીનું મહત્વ સર્વાધિક છે। પૃથ્વી વગેરેની ઉત્તરોત્તર શ્રેષ્ઠતાનું આ સિવાય બીજું કોઈ કારણ નથી। તે જ આ શ્રી રાધિકા છે, જે ગોપી કહેવાય છે એમની સખીઓ જ ગોપીજન કહેવાય છે। આ સખીઓના સમુદાયને બે જ પ્રિયતમ છે, બે જ તેમના પ્રાણોના સ્વામી છે, શ્રી રાધા અને શ્રી કૃષ્ણ। આ બંનેના ચરણ જ આ જગતમાં શરણ આપનારા છે। હું અત્યંત દુઃખી જીવ છું, તેથી તેમનો આશ્રય લઉં છું, એમના જ શરણમાં પડ્યો છું શરીરમાં, એમના જ શરણમાં પડ્યો છું, શરણમાં જવાવાળો હું જે કાંઈ પણ છું, તથા મારી કહેવાનારી જે કોઈ પણ વસ્તુ છે તે બધું શ્રી રાધા અને શ્રી કૃષ્ણને જ સમર્પિત છે, બધું જ તેમના માટે છે, તેમની જ ભોગ્ય વસ્તુ છે, હું અને મારું કાંઈ જ નથી વિપ્રવર। આ પ્રમાણે મેં ટૂંકમાં ગોપીજન વલ્લભ ચરણાન શરણમ પ્રપદ્યે આ મંત્રના અર્થનું વર્ણન કર્યું છે। યુગલાર્થ, ન્યાસ, પ્રપતિ, શરણાગતિ તથા આત્મસમર્પણ આ પાંચ પર્યાય બતાવવામાં આવ્યા છે। સાધકે રાત દિવસ આળસ છોડી નહીં બતાવેલા વિષયનું ચિંતન કરવું જોઈએ। અધ્યાય 40મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।